वाल्मीकि रामायण किष्किंधा कांड 14मो सर्ग। वाली वध माटे श्रीरामनु आश्वासन मेळवीने सुग्रीवनी भयंकर गर्जना। ए बधा सत्वरे वालीनी किष्किंधापुरीमां पहोंचीने एक गीच वनमां वृक्षोने ओठे पोतपोताने संताड़ीने ऊभा रही गया। वनप्रेमी विशाळ ग्रीवा धरावता सुग्रीवे ए वनमां चारे बाजू दृष्टि नाखी अने पोताना मनमां अत्यंत क्रोध भेगो कर्यो। त्यार पछी पोताना सहायकोथी घेरायेला एमणे पोताना सिंहना हाथथी जाणे आकाशने फाड़ी नाखनारी घोर गर्जना करी अने वालीने युद्ध माटे ललकार्यो। ते समये सुग्रीव वायु वेग साथे गर्जना करता महामेघ जेवा लागता हता। पोतानी अंग क्रांति अने पराक्रम थी प्रातःकाळना सूर्यनी जेम प्रकाशित थई रह्या हता। एमनी चाल गर्व भरेला सिंह जेवी प्रतीत थती हती। कार्य कुशल श्री रामचंद्रजी तरफ जोईने सुग्रीवे कह्युं, भगवन, वालीनी आ किष्किंधापुरी तपावेला सोनाथी निर्मित नगर द्वारथी सुशोभित छे। एमां चारे बाजु वानरोनी जाणे झाळ पथरायेली छे तथा ए ध्वजाओ अने यंत्रोथी संपन्न छे। आपणे बधा नगरीमां आवी पहोंच्या छीए। वीर, तमे अगाउ वालीवधनी जे प्रतिज्ञा करी हती एने हवे सत्वरे सफळ करो। बराबर जे प्रतिज्ञा करी हती एने हवे सत्वरे सफळ करो। बराबर ए रीते जेम आवी पहोंचेलो अनुकूळ समय वेलने फळ फूलथी भरी दे छे। सुग्रीव नाम कहेवाथी शत्रुदमन धर्मात्मा श्री रघुनंदनजीए फरी पोतानी पूर्वोक्त वात सुग्रीवने कही, वीर, हवे तो आ गजपुष्पी लता द्वारा तमे पोतानी ओळख माटेनું ચિહ્ન ધારણ કરી લીધું છે। લક્ષ્મણે એને ઉખાડીને તમારા ગળામાં પહેરાવી દીધી છે। તમે કંઠમાં ધારણ કરેલી આ લતા દ્વારા બહુ શોભી રહ્યા છો। જો આકાશમાં એવી વિપરીત ઘટના ઘટે કે સૂર્યમંડળ નક્ષત્રમાળાથી ઘેરાઈ જાય તો જ આ કંઠમાં નાખેલી લતાથી શોભી રહેલી તમારી એ સૂર્ય સાથે સરખામણી થઈ શકે છે। વાનરરાજ, આજે હું વાલી દ્વારા ઉત્પન્ન થયેલા તમારા ભય અને વેર બંનેનું યુદ્ધભૂમિમાં એક જ વાર બાણ છોડીને નષ્ટ કરી દઈશ। સુગ્રીવ, તમે મને પોતાના ભાઈ રૂપી શત્રુને દેખાડો તો ખરા, પછી વાલી હણાઈને વનની અંદર ધૂળમાં આલોટતો દેખાશે। જો મારી આંખે પડ્યા પછી પણ એ જીવતો પાછો જાય તો તમે મને દોષી સમજજો અને એ જ વખતે ધરાઈને મારી નિંદા કરજો। તમારી આંખોની સામે જ મેં પોતાના એક જ બાણથી 7 સાલ વૃક્ષોને વિંધી નાખ્યા હતા। મારા એ જ બળથી આજે રણભૂમિમાં એક બાણથી જ તમે વાલીને હણાઈ ગયેલો માનો। લાંબા સમયથી કષ્ટ વેઠી રહેલા હોવા છતાં પણ હું કદી ખોટું બોલ્યો નથી। મારા મનમાં ધર્મનો લોભ છે, તેથી કોઈ પણ રીતે હું ખોટું તો બોલીશ જ નહીં। સાથે સાથે મારી પ્રતિજ્ઞાને પણ જરૂર પૂરી કરીશ, તેથી તમે ભય અને ગભરામણને પોતાની હૃદયમાંથી કાઢી નાખો। જેમ ઇન્દ્ર વર્ષા કરીને ઉગેલા અનાજના ખેતરને ફળથી સંપન્ન કરે છે, એ જ રીતે હું પણ બાણનો પ્રયોગ કરીને વાલીનો વધ દ્વારા તમારો મનોરથ પૂરો કરીશ। તેથી સુગ્રીવ, તમે સુવર્ણ માળાધારી વાલીને લલકારવા માટે અત્યારે એવી ગર્જના કરો જેથી તમારો સામનો કરવા માટે એ વાનર નગરમાંથી બહાર નીકળી આવે। એ અનેક યુદ્ધોમાં વિજય પામીને વિજયશ્રીથી સુશોભિત થયો છે, સર્વત્ર વિજય પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે અને કદી તમારાથી હાર્યો નથી। એ ઉપરાંત એ યુદ્ધ પ્રેમી છે, તેથી વાલી બીજે ક્યાંય આસક્ત ન થતા નગરની બહાર ચોક્કસ નીકળશે। કેમ કે પોતાના પરાક્રમને જાણનારા વીર પુરુષો, ખાસ કરીને સ્ત્રીઓની સામે યુદ્ધ માટે શત્રુઓના તિરસ્કારપૂર્ણ શબ્દો સાંભળીને કદાપી સહન કરતા નથી. શ્રી રામચંદ્રજીની આ વાત સાંભળીને સુવર્ણ જેવા પિંગળ વર્ણના સુગ્રીવે જાણે આકાશને ફાડી નાખતા હોય એવા કઠોર અવાજમાં ભયંકર ગર્જના કરી. તે સિંહનાદથી ભયભીત થઈને મોટા મોટા બળદ શક્તિહીન થઈને રાજાના દોષથી પરપુરુષો દ્વારા પકડાઈ જનારી કુલાંગનાઓની જેમ વ્યાકુળ ચિત્તે બધી બાજુ ભાગી ગયા. યુદ્ધભૂમિમાં અસ્ત્ર શસ્ત્રનો પ્રહાર થવાથી ભાગી જતા ઘોડાઓની જેમ હરણો તીવ્ર ગતિથી ભાગવા લાગ્યા અને પક્ષીઓ જેમના પુણ્ય નષ્ટ થઈ ગયા છે એવા ગ્રહોની જેમ આકાશમાંથી ધરતી પર પડવા લાગ્યા. ત્યાર પછી જેમનો સિંહનાદ મેઘ ગર્જના જેવો ગંભીર હતો અને શૌર્ય દ્વારા જેમનું તેજ વૃદ્ધિ પામ્યું હતું એ સુપ્રસિદ્ધ સૂર્યપુત્ર સુગ્રીવ ખૂબ ઉતાવળે વારંવાર ગર્જના કરવા લાગ્યા. જાણે વાયુના વેગથી ચંચળ બનેલી ઉતુંગ તરંગમાળાઓથી શોભતો નદીઓનો સ્વામી સમુદ્ર ગર્જના કરી રહ્યો હોય. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના કિષ્કિંધાકાંડમાં 14મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.